શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ એક અધ્યાય દસ. અદિતિને ભગવત દર્શન અને વર પ્રાપ્તિ, વામનજીનો અવતાર, બલિ વામન સંવાદ, ભગવાનના ત્રણ પગથી સમસ્ત બ્રહ્માંડને લઈને બલિને રસાતલ મોકલવા. નારદજીએ પૂછ્યું, હે ભાઈજી, તમે આ બહુ અદ્ભુત વાત કહી. હું જાણવા ઈચ્છું છું કે તે અગ્નિએ અદિતિને છોડીને તે દૈત્યોનો જ ક્ષણવારમાં કઈ રીતે બાળી નાખ્યા. તમે અદિતિના મહાન સત્વનું વર્ણન કરો, જે વિશેષ આશ્ચર્યનું કારણ છે, કેમ કે મુનીશ્વર સાધુ પુરુષ સદા બીજાને ઉપદેશ આપવા તત્પર રહે છે. સનકજીએ કહ્યું, હે નારદજી, જેમનું મન ભગવાનની ભક્તિમાં લાગેલું છે એવા સંતોનો મહિમા સાંભળો. ભગવાનના ચિંતનમાં લાગેલા સાધુ પુરુષોના માર્ગમાં બાધા ઊભી કરવા કોણ સમર્થ છે? જ્યાં ભગવાનનો ભક્ત રહે છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ શિવ દેવતા સિદ્ધ મુનીશ્વર અને સાધુ સંત નિત્ય નિવાસ કરે છે. હે મહાભાગ, શાંત ચિત્તના હરિનામ પરાયણ ભક્તોના પણ હૃદયમાં ભગવાન વિષ્ણુ સદા બિરાજે છે. પછી જે નિરંતર તેમના ધ્યાનમાં લાગેલા છે તેમના વિશે તો કહેવાનું જ શું. ભગવાન શિવની પૂજામાં લાગેલા અથવા ભગવાન વિષ્ણુની આરાધનામાં તત્પર થયેલો ભક્ત જ્યાં રહે છે ત્યાં લક્ષ્મી તથા સંપૂર્ણ દેવતાઓ નિવાસ કરે છે. જ્યાં ભગવાન વિષ્ણુની ઉપાસનામાં સંલગ્ન ભક્ત પુરુષ રહે છે ત્યાં અગ્નિ બાધા પહોંચાડી શકતો નથી. રાજા ચોર અને રોગ વ્યાધિ પણ કષ્ટ આપી શકતા નથી. પ્રેત પિશાચ કુષ્માંડ ગ્રહ બાલગ્રહ ડાકિની તથા રાક્ષસ આ તમામ પણ ભગવાન વિષ્ણુની આરાધના કરનારા પુરુષને પીડા આપી શકતા નથી. જીતેન્દ્રિય સૌનો હિતેશી તથા ધર્મ કર્મનું પાલન કરનાર પુરુષ જ્યાં રહે છે ત્યાં બધા તીર્થો અને દેવતાઓ નિવાસ કરે છે. જ્યાં એક કે અડધી ક્ષણ પણ યોગી મહાત્મા પુરુષ રોકાય છે ત્યાં સર્વે પ્રકારે ક્ષય છે, શ્રેય છે. ત્યાં જ તીર્થ છે, ત્યાં જ તપોવન છે. જેમના નામ કીર્તનથી, સ્તોત્રપાઠથી અથવા પૂજનથી પણ સર્વ ઉપદ્રવનો નાશ થાય એમાં તો કહેવાનું જ શું. હે બ્રહ્મન, આ પ્રમાણે દૈત્યો દ્વારા પ્રગટ કરેલા તે અગ્નિથી દૈત્યો સહિત સંપૂર્ણ વન બળી ગયું, પરંતુ દેવ માતા અદિતિ ન બળ્યા, કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના ચક્ર દ્વારા સુરક્ષિત હતા. ત્યાર પછી કમળપત્ર જેવા વિકસિત નેત્ર અને પ્રસન્ન મુખવાળા શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુ અદિતિની સમક્ષ પ્રગટ થયા. તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ રહી હતી અને ચળકતા દાંતોના પ્રભાવથી સંપૂર્ણ દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. તેમણે પોતાના પવિત્ર હાથથી કશ્યપજીના પ્રિય પત્ની અદિતિનો સ્પર્શ કરતા કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે દેવ માતા, તમે તપસ્યા દ્વારા મારી આરાધના કરી છે તેથી હું તમારા પર પ્રસન્ન છું. તમે ઘણા સમય સુધી કઠોર તપ કર્યું છે, હવે તમારું કલ્યાણ થશે એમાં સંદેહ નથી. તમારે જે અભિલાષા હોય તે વરદાન માગો, હું અવશ્ય આપીશ. હે ભદ્રે, ડરશો નહીં, હે મહાભાગે, તમારું કલ્યાણ અવશ્ય થશે. દેવાધિદેવ ભગવાન વિષ્ણુના પ્રમાણે કહેવાથી દેવ માતા અદિતિએ તેમના ચરણોમાં પ્રણામ કરી અને સંપૂર્ણ જગતને સુખ આપનારા તે પરમેશ્વરની સ્તુતિ કરી. અદિતિ બોલ્યા, હે દેવ દેવેશ્વર, હે સર્વવ્યાપી જનાર્દન, તમને નમસ્કાર છે. તમે જે સત્વ વગેરે ગુણોના ભેદથી જગતનું પાલન વગેરે વ્યવહાર ચલાવવાના કારણ છો. તમે નિરાકાર હોવા છતાં પણ અનેક રૂપ ધારણ કરો છો, તમને પરમાત્માને નમસ્કાર છે. સર્વ સાથે અભિન્નતા જ તમારું સ્વરૂપ છે. તમે નિર્ગુણ અને ગુણ સ્વરૂપ છો, તમને નમસ્કાર છે. તમે સંપૂર્ણ જગતના સ્વામી અને પરમ જ્ઞાનરૂપ છો. શ્રેષ્ઠ ભક્તો પ્રત્યે વાત્સલ્ય ભાવ સદા તમારી શોભા વધારતો રહે છે, તમને મંગલમય પરમાત્માને નમસ્કાર છે. મનીશ્વર, સદા જેમના અવતાર સ્વરૂપોની પૂજા કરે છે તે આદિ પુરુષ ભગવાનને હું પોતાના મનોરથની સિદ્ધિ માટે પ્રણામ કરું છું. જેમને વેદો પણ જાણતા નથી તેમના જ્ઞાતા વિદ્વાન પુરુષ પણ નથી જાણતા, જે આ જગતના કારણે છે તથા માયાને સાથે રાખીને પણ માયાથી સર્વથા ભિન્ન છે. જે ભગવાનને નમસ્કાર કરું છું, જેમની અદ્ભુત કૃપા દ્રષ્ટિ માયાને દૂર ભગાડી દેનારી છે, જે જગતના કારણ તથા જગત સ્વરૂપ છે, તે વિશ્વવંદિત ભગવાનને હું વંદન કરું છું, જેમના ચરણાર વિંદોની રજના સેવનથી સુશોભિત મસ્તકવાળા ભક્તજનો પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, તે ભગવાન કમલાકાંતને હું નમસ્કાર કરું છું, બ્રહ્માદિ દેવતાઓ પણ જેમના મહિમાને પૂર્ણ રૂપે જાણતા નથી તથા જે ભક્તોની અત્યંત નિકટ રહે છે, તે ભક્ત સંગી ભગવાનને હું પ્રણામ કરું છું, તે કરુણાસાગર ભગવાન જગતના સંગનો ત્યાગ કરીને શાંત ભાવથી રહેવાવાળા ભક્તજનોને પોતાનો સંગ પ્રદાન કરે છે, તે સંગ રહિત શ્રી હરિને હું પ્રણામ કરું છું, જે યજ્ઞોના સ્વામી, યજ્ઞ ભોગતા, યજ્ઞ કર્મોમાં સ્થિત રહેનારા, યજ્ઞ કર્મના બોધક તથા યજ્ઞોના ફળદાતા છે, તે ભગવાનને હું નમસ્કાર કરું છું, વિષ્ણુ ભક્ત પાપી પણ જેમના નામ ઉચ્ચારણથી પરમધામને પ્રાપ્ત થઈ ગયા તેવા લોક સાક્ષી ભગવાનને હું પ્રણામ કરું છું, હે વિષ્ણુ રૂપી શિવ અને શિવરૂપી વિષ્ણુ થઈને આ જગતના સંચાલક છે તે જગત ગુરુ ભગવાન નારાયણને હું પ્રણામ કરું છું, બ્રહ્મા વગેરે દેવેશ્વર પણ જેમની માયાના પાસમાં બંધાયેલા હોવાના કારણે જેમના પરમાત્મ ભાવને સમજી શકતા નથી તે ભગવાન સર્વેશ્વરને હું પ્રણામ કરું છું, જે સર્વેના હૃદય કમળમાં સ્થિત હોવા છતાં પણ અજ્ઞાનીઓથી દૂર ભાગે છે તથા જેમની સત્તા પ્રમાણોથી પર છે તે જ્ઞાન સાક્ષી પરમેશ્વરને હું નમસ્કાર કરું છું, જેમના મુખથી બ્રાહ્મણ પ્રગટ થયા છે, બંને ભુજાઓથી ક્ષત્રિય, ઉરુઓથી વૈશ્ય અને બંને ચરણોથી શુદ્ર ઉત્પન્ન થયા છે, જેમના મનથી ચંદ્રમા પ્રગટ થયા છે, નેત્રથી સૂર્યનો પ્રાદુર્ભાવ થયો છે, મુખથી અગ્નિ અને ઇન્દ્રની તથા કાનોથી વાયુની ઉત્પત્તિ થઈ છે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ જેમના સ્વરૂપ છે, જે સંગીત વિષયના સાતે સ્વરોના પણ આત્મા છે, વ્યાકરણ વગેરે છ અંગ પણ જેમના સ્વરૂપ છે તેવા એટલે કે તમે પરમેશ્વરને હું વારંવાર નમસ્કાર કરું છું, હે ભગવાન તમે જ ઇન્દ્ર, વાયુ અને ચંદ્રમા છો, તમે જ શિવ અને તમે જ યમ છો, અગ્નિ અને નિઋતિ પણ તમે જ છો, તમે જ વરુણ અને સૂર્ય છો, દેવતા, સ્થાવર, વૃક્ષ વગેરે, પિશાચ, રાક્ષસ, સિદ્ધ, ગંધર્વ, પર્વત, નદી, ભૂમિ તથા સમુદ્ર પણ તમારા સ્વરૂપ છે, તમે જ જગદીશ્વર છો, જેમનાથી પરાત્પર તત્વ બીજું નથી, હે દેવ સંપૂર્ણ જગત તમારું જ સ્વરૂપ છે, તેથી સદા તમને નમસ્કાર છે, હે નાથનાથ, હે સર્વજ્ઞ તમે જ પ્રાણી માત્રના આદિ કારણ છો, વેદ તમારું જ સ્વરૂપ છે, હે જનાર્દન દેતીઓ દ્વારા સતાવેલા મારા પુત્રોની રક્ષા કરો, આ પ્રમાણે સ્તુતિ કરીને દેવમાતા આદિત્યએ વારંવાર ભગવાનને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું, તે સમયે આનંદના આંસુઓથી તેમનું વૃક્ષ સ્થળ ભીંજાઈ રહ્યું હતું, તેઓ બોલ્યા, હે દેવેશ તમે સર્વના આદિ કારણ છો, હું તમારી કૃપાપાત્ર છું, મારા સ્વર્ગના નિવાસી પુત્રોને અકંટક રાજ્ય લક્ષ્મી આપો, હે અંતર્યામીન, હે વિશ્વરૂપ, હે સર્વજ્ઞ, હે પરમેશ્વર, હે લક્ષ્મીપતે તમારાથી શું અજાણ્યું છે, હે પ્રભુ તમે મને પૂછીને શા માટે મોહિત કરી રહ્યા છો તથા તમારી આજ્ઞાનું પાલન કરવા માટે મારા મનમાં જે અભિલાષા છે તે તમને કહીશ, હે દેવેશ્વર હું દૈત્યોથી પીડિત થઈ રહી છું, મારા પુત્રો અત્યારે મારી રક્ષા ન કરી શકવાના કારણે આમ તેમ ભાગી ગયા છે, હું દૈત્યોનો પણ વધ કરવા ઈચ્છતી નથી કેમ કે તેઓ પણ મારા જ પુત્ર છે, હું હે સુરેશ્વર તે દૈત્યોને માર્યા વિના જ મારા પુત્રોને સંપત્તિ આપી દો, હે નારદજી અદિતિ આમ કહ્યા પછી દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુ ફરી બહુ જ પ્રસન્ન થયા અને દેવ માતાને આનંદિત કરતા રહીને આદરપૂર્વક બોલ્યા, શ્રી ભગવાને કહ્યું, હે દેવી હું પ્રસન્ન છું, તમારું કલ્યાણ થાઓ, હું સ્વયં તમારો પુત્ર બનીશ, કેમ કે શોકના પુત્રો પર આટલું વાત્સલ્ય તમારા સિવાય અન્યત્ર દુર્લભ છે, તમે જે સ્તુતિ કરી છે તેને જે મનુષ્ય વાંચશે તેમને શ્રેષ્ઠ સંપત્તિ પ્રાપ્ત થશે અને તેમના સંતાન કદી હીન દશામાં પડશે નહીં, જે પોતાના તથા બીજાના પુત્ર પર સમાન ભાવ રાખે છે તેને કદી પુત્રનો શોક થતો નથી, સનાતન ધર્મ છે, સ્વાત્મજે વાન્ય પુત્રે વાય સમત્વેન વર્તતે નતસ્ય પુત્ર શોક શાદેશ ધર્મ સનાતન, નારદ પુરાણ પૂર્વ ભાગ એક અધ્યાય 11 શ્લોક 48માં. અદિતિ બોલ્યા, હે દેવ તમે સર્વના આદિકારણ અને પરમ પુરુષ છો, હું તમને મારા ગર્ભમાં ધારણ કરવા સમર્થ નથી. તમારા એક એક રોમમાં અસંખ્ય બ્રહ્માંડ છે, તમે સર્વના ઈશ્વર અને કારણ છો. હે પ્રભુ, સંપૂર્ણ દેવતા અને શ્રુતિઓ પણ જેમના પ્રભાવને જાણતા નથી તે દેવાદિદેવ ભગવાનને હું ગર્ભમાં કઈ રીતે ધારણ કરીશ? તમે સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ અજન્મ તથા પરાત્પર પરમેશ્વર છો. હે દેવ, તમે પુરુષોત્તમને હું ગર્ભમાં કઈ રીતે ધારણ કરીશ? મહાપાતકી મનુષ્ય પણ જેમના નામ સ્મરણથી મુક્ત થઈ જાય છે તે પરમાત્મા ગ્રામ્યજનોની વચ્ચે જન્મ કઈ રીતે ધારણ કરી શકે? પ્રભુ, જેવા તમારા મત્સ્ય અને વારાહ અવતાર થઈ ગયા છે તેવું જ આ પણ થશે. હે વિશ્વેશ, તમારી લીલાને કોણ જાણે છે? હે દેવ, હું તમારા ચરણારવિંદોમાં પડીને તમારા જ નામ સ્મરણમાં રત રહીને સદા તમારું ચિંતન કરું છું. તમારી ઈચ્છા હોય તેમ કરો. શ્રી સનકજીએ કહ્યું, અદિતિનું વચન સાંભળીને દેવાદિદેવ ભગવાન જનાર્દન દેવ માતાને અભયદાન આપ્યું અને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે મહાભાગે, તમે સાચું કહ્યું છે, એમાં સંશય નથી. હે શુભે, તેમ છતાં હું તમને એક અતિ ગોપનીય રહસ્ય બતાવું છું. સાંભળો, જે રોગ દ્વેષથી રહિત બીજાઓ પ્રત્યે કદી દોષ દ્રષ્ટિ ન રાખનારા અને દંભથી દૂર રહેનારા મારા શરણાગત ભક્ત છે, તેઓ સદા મને ધારણ કરી શકે છે, જે બીજાને પીડા આપતા નથી, ભગવાન શિવના ભજનમાં રત રહે છે અને મારી કથા સાંભળવામાં અનુરાગ રાખે છે, તે સદા મને પોતાના હૃદયમાં ધારણ કરે છે. હે દેવી, જેમણે પતિભક્તોનો આશ્રય લીધો છે, પતિ જેમના પ્રાણ છે તથા જે પરસ્પર કદી ઈર્ષા કરતી નથી, એવી પતિવ્રતા સ્ત્રીઓ પણ સદા મને પોતાની અંદર ધારણ કરી શકે છે. જે માતા પિતાનો સેવક, ગુરુભક્ત, અતિથિઓનો પ્રેમી અને બ્રાહ્મણોનો હિતકારી છે, તે સદા મને ધારણ કરે છે. જે સદા પુણ્ય તીર્થોનું સેવન કરે છે, સત્સંગમાં લાગ્યા રહે છે અને સ્વભાવથી જ સંપૂર્ણ જગત પર કૃપા રાખે છે, તે સદા પોતાના હૃદયમાં મને ધારણ કરે છે. જે પરોપકારમાં તત્પર, પરાયા ધનના લોભથી નિર્ગુણ તથા પરાય સ્ત્રીઓ પ્રતિ નપુંસક હોય છે, તેઓ પણ સદા પોતાની અંદર મને ધારણ કરે છે. પરોપકાર નિરતાહા, પરદ્રવ્ય પરાત્મુખાહા, નપુસંકાહા, પરસ્ત્રીસુ તે વહંતી ચ મામ સદા. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ પહેલો અધ્યાય 12મો શ્લોક 62મો. જેઓ અહીંયા 12મો અધ્યાય કીધો છે, પણ ક્ષતિ હોય અહીંયા 11મો અધ્યાય હોય એવું માનવું, તો ભૂલ સુધારવી. જેઓ તુલસીની ઉપાસનામાં લાગેલા છે, સદા ભગવાનના જપમાં તત્પર છે અને ગાયોની રક્ષામાં તત્પર છે, તે સદા મને હૃદયમાં ધારણ કરે છે. જે દાન લેતા નથી પરાય અન્નનું સેવન કરતા નથી અને સ્વયં અન્નને અન્ન અને જળનું દાન આપે છે, તે પણ સદા મને ધારણ કરે છે. અને સ્વયં અન્યને અન્ન અને જળનું દાન આપે છે, તે પણ સદા મને ધારણ કરે છે. હે દેવી, તમે તો પ્રાણી માત્રના હિતમાં તત્પર પતિપ્રાણા સાધ્વી સ્ત્રી છો, તેથી હું તમારો પુત્ર થઈને તમારી ઈચ્છા પૂરી કરીશ. દેવમાતા અદિતિને આમ કહીને દેવદેવેશ્વર ભગવાન વિષ્ણુએ પોતાના કંઠની માળા ઉતારીને તેમને આપી દીધી અને અભયદાન આપીને તેઓ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી દક્ષકુમારી દેવમાતા અદિતિ પ્રસન્ન ચિત્તે ભગવાન કમલાકાંતને પુનઃ પ્રણામ કરીને પોતાના સ્થાન પર પાછા આવ્યા. પછી સમય આવ્યો ત્યારે વિશ્વવંદિત મહાભાગા અદિતિ અત્યંત પ્રસન્નતાપૂર્વક સર્વલોક નમસ્કૃત પુત્રને જન્મ આપ્યો. તે બાલક ચંદ્રમંડળની મધ્યમાં વિરાજમાન અને પરમ શાંત હતો. તેના એક હાથમાં શંખ અને બીજા હાથમાં ચક્ર હતું, ત્રીજા હાથમાં અમૃત કળશ અને ચોથા હાથમાં દહીં મિશ્રિત અન્ન હતું. આ ભગવાનનો સુપ્રસિદ્ધ વામન અવતાર હતો. ભગવાન વામનની કાંતિ હજારો સૂર્ય જેવી ઉજ્જવળ હતી. તેમના નેત્ર ખીલેલા કમળપત્ર જેવા શોભાયમાન હતા. તે પિતાંબરધારી શ્રી હરિ સર્વ પ્રકારના દિવ્ય આભૂષણોથી વિભૂષિત હતા. સંપૂર્ણ લોકના એકમાત્ર નાયક સ્તોત્રો દ્વારા સ્તવન કરવા યોગ્ય તથા ઋષિમુનિઓના ધ્યેય ભગવાન વિષ્ણુને પ્રગટ થયેલા જાણીને મહર્ષિ કશ્યપ હર્ષથી વિહ્વળ થઈ ગયા. તેમણે ભગવાનને પ્રણામ કરીને હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. કશ્યપજી બોલ્યા, એ સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિના કારણભૂત તમને પરમાત્માને નમસ્કાર છે. સમસ્ત જગતનું પાલન કરનારા તમને નમસ્કાર છે, નમસ્કાર છે. દેવતાઓના સ્વામી તમને નમસ્કાર છે, નમસ્કાર છે. દૈત્યોના નાશ કરનારા દેવ તમને નમસ્કાર છે, નમસ્કાર છે. ભક્તજનોના પ્રિયતમ તમને નમસ્કાર છે, નમસ્કાર છે. સાધુ પુરુષ તમને પોતાની ચેષ્ટાઓ દ્વારા પ્રસન્ન કરે છે, તમને નમસ્કાર છે, નમસ્કાર છે. દુષ્ટનો નાશ કરનારા ભગવાન તમને નમસ્કાર છે, નમસ્કાર છે. તે જગદીશ્વર તમને નમસ્કાર છે, નમસ્કાર છે. કારણવશ વામન સ્વરૂપ ધારણ કરનારા અમિત પરાક્રમી ભગવાન નારાયણ તમને નમસ્કાર છે, નમસ્કાર છે. ધનુષ ચક્ર ખડગ અને ગદા ધારણ કરનારા પુરુષોત્તમ તમને નમસ્કાર છે, નમસ્કાર છે. ક્ષીરસાગરમાં નિવાસ કરનારા ભગવાન તમને નમસ્કાર છે, નમસ્કાર છે. સાધુ પુરુષોના હૃદય કમળમાં વિરાજમાન પરમાત્મા તમને નમસ્કાર છે, નમસ્કાર છે. તેમની અનંત પ્રભાની સૂર્ય વગેરે સાથે તુલના કરી શકાતી નથી. જે પુણ્ય કથામાં આવે છે અને સ્થિત રહે છે તે ભગવાન તમને નમસ્કાર છે, નમસ્કાર છે. સૂર્ય અને ચંદ્રમા આપના નેત્ર છે, તમને નમસ્કાર છે, નમસ્કાર છે. તમે યજ્ઞનું ફળ આપનારા છો, તમને નમસ્કાર છે. તમે યજ્ઞના સંપૂર્ણ અંગોમાં વિરાજિત થાઓ છો, તમને નમસ્કાર છે. સાધુ પુરુષોના પ્રિયતમ તમને નમસ્કાર છે. જગતના કારણોના કારણ પણ તમને નમસ્કાર છે. પ્રાકૃત શબ્દ રૂપ આદિ રહિત તમને નમસ્કાર છે. ભક્તોના હૃદયમાં નિવાસ કરનારા તમને નમસ્કાર છે. દિવ્ય સુખ પ્રદાતા તમને નમસ્કાર છે. મત્સ્ય રૂપ ધારણ કરીને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા તમને નમસ્કાર છે. કચ્છપ રૂપે મંદરાચલને ધારણ કરનારા તમને નમસ્કાર છે. યજ્ઞ વરાહ નામધારી તમને નમસ્કાર છે. હરણાક્ષને વિદીર્ણ કરનારા તમને નમસ્કાર છે. વામન રૂપધારી તમને નમસ્કાર છે. ક્ષત્રિય કુળનો સંહાર કરનારા પરશુરામ રૂપધારી તમને નમસ્કાર છે. રાવણનો સંહાર કરનારા શ્રીરામ રૂપધારી તમને નમસ્કાર છે. નંદસુત બલરામ જેમના જ્યેષ્ઠ ભ્રાતા છે તે કૃષ્ણ અવતારધારી તમને નમસ્કાર છે. હે કમલાકાંત તમને નમસ્કાર છે. તમે સર્વને સુખ આપનારા અને સ્મરણ કરવાથી સૌની પીડાનો નાશ કરનારા છો, તમને વારંવાર નમસ્કાર છે. હે યજ્ઞેશ, યજ્ઞ સ્થાપક, યજ્ઞ વિદ્વ, વિઘ્ન વિનાશક, યજ્ઞ વિઘ્ન વિનાશક, યજ્ઞ રૂપ અને યજમાન રૂપ પરમેશ્વર, તમે જ યજ્ઞના સંપૂર્ણ અંગ છો. હું તમારું યજન કરું છું. કશ્યપજી, આ પ્રમાણે સ્તુતિ કરવાથી સંપૂર્ણ લોકોને પવિત્ર કરનારા દેવેશ્વર વામન હસીને કશ્યપજીનો હર્ષ વધારતા બોલ્યા. શ્રી ભગવાને કહ્યું, હે તાત, તમારું કલ્યાણ થાવ, હું તમારા પર બહુ પ્રસન્ન છું. હે દેવ પૂજિત મહર્ષે, થોડા જ દિવસમાં તમારો સંપૂર્ણ મનોરથ પૂરો કરીશ. હું આ પહેલાં પણ બે વાર તમારો પુત્ર થયો છું તથા આ જન્મમાં પણ તમારો પુત્ર થઈને તમને ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવીશ. આ બાજુ દૈત્યરાજ બલિએ પણ પોતાના ગુરુ શુક્રાચાર્ય તથા અન્ય મુનીશ્વરોની સાથે દીર્ઘકાળ સુધી ચાલનારો બહુ મોટો યજ્ઞનો પ્રારંભ કર્યો. તે યજ્ઞમાં બ્રહ્મવાદી મહર્ષિએ હવિષ્ય ગ્રહણ કરવા માટે લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુનું આહવાન કર્યું, જેનું ઐશ્વર્ય બહુ વધી ગયેલું હતું. તે દૈત્યરાજ બલિના મહાયજ્ઞમાં માતા પિતાની આજ્ઞા લઈને બ્રહ્મચારી વામનજી પણ ગયા. તેઓ પોતાની મંદ મુસ્કાનથી સૌના મનને મોહી લેતા હતા. ભક્તવત્સલ વામનના રૂપમાં ભગવાન વિષ્ણુ જાણે બલિરાજાના હવિષ્યનો પ્રત્યક્ષ ભોગ લગાવવા માટે આવ્યા હતા. દુરાચારી હોય કે સદાચારી, મૂર્ખ હોય કે પંડિત, જે ભક્તિભાવથી યુક્ત છે તેના અંતકરણમાં ભગવાન વિષ્ણુ સદા વિરાજમાન રહે છે. વામનને આવતા જોઈને જ્ઞાન દ્રષ્ટિવાળા મહર્ષિઓ તેમને સાક્ષાત નારાયણ સમજીને સભાસદો સહિત તેમને લેવા માટે સામે ગયા. આ જાણીને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એકાંતમાં બલિને કંઈક સલાહ આપવા લાગ્યા. શુક્રાચાર્ય બોલ્યા, હે દૈત્યરાજ, હે સૌમ્ય, તમારી રાજ્ય લક્ષ્મીનું અપહરણ કરવા માટે ભગવાન વિષ્ણુ વામન રૂપે અદિતિના પુત્ર થયા છે. તેઓ તમારા યજ્ઞમાં આવી રહ્યા છે. હે અસુરેશ્વર, તમે તેમને કંઈ આપશો નહીં, તમે તો સ્વયં વિદ્વાન છો. આ સમયે મારો જે મત છે તે સાંભળો. પોતાની બુદ્ધિ જ સુખ આપનારી હોય છે. ગુરુની બુદ્ધિ વિશેષ રૂપે સુખદ હોય છે. બીજાની બુદ્ધિ વિનાશનું કારણ હોય છે અને સ્ત્રીની બુદ્ધિ તો પ્રલય કરનારી હોય છે. બલિએ કહ્યું, હે ગુરુદેવ, તમારે આ પ્રમાણે ધર્મથી વિપરીત વચન કહેવા ન જોઈએ. જો સાક્ષાત ભગવાન વિષ્ણુ મારી પાસેથી દાન ગ્રહણ કરે છે તો એનાથી વધીને બીજું શું હોય? વિદ્વાન પુરુષ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે યજ્ઞ કરે છે. જો સાક્ષાત વિષ્ણુ જ આવીને અમારા અવિષ્યનો ભોગ ગ્રહણ કરે છે તો સંસારમાં મારાથી વધીને ભાગ્યશાળી કોણ હશે? પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ જીવને ઉત્તમ ભક્તિભાવથી સ્મરણ કરવાથી જ પવિત્ર કરી દે છે. જે કોઈ વસ્તુથી તેમની પૂજા કરવામાં આવે તેઓ પરમ ગતિ આપી દે છે. દૂષિત ચિત્તના મનુષ્ય દ્વારા પણ સ્મરણ કરવાથી ભગવાન વિષ્ણુ તેના પાપને એ રીતે હરી લે છે. જેમ અગ્નિ ઈચ્છા કર્યા વિના પણ સ્પર્શ કરવામાં આવે તો તે બાળી જ નાખે છે. જેની જીભના અગ્રભાગ પર હરી આ બે અક્ષર વસે છે તે પુનરાવૃત્તિ રહિત શ્રી વિષ્ણુ ધામને પ્રાપ્ત થાય છે. હરિ હરતિ પાપાની દુષ્ટ ચિતેરપી સ્મૃત અનિચ્છયાપી સંસ્પૃષ્ટો દહત્યેવ હિ પાવક જીવહાગ્રે વસતે યસ્ય હરિરિત્યક્ષર હૃદયમ હરિરિત્ય અક્ષરદ્વયમ સ વિષ્ણુ લોકમ પ્રાપ્નોતિ પુનરાવૃત્તિ દુર્લભમ. નારદ પુરાણ પૂર્વભાગ એક અધ્યાય 11 શ્લોક સંખ્યા 100 અને 101. જે રાગ વગેરે દોષોથી દૂર રહીને સદા ભગવાન ગોવિંદનું ધ્યાન કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. આ મનીષી પુરુષોનું કથન છે. મહાભાગ ગુરુદેવ અગ્નિ અથવા બ્રાહ્મણના મુખમાં ભગવાન વિષ્ણુની ભક્તિભાવ સાથે જે હવિષ્યની આહુતિ આપવામાં આવે છે તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. હું તો માત્ર ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે જ ઉત્તમ યજ્ઞનું અનુષ્ઠાન કરું છું. જો સ્વયં ભગવાન અહીં આવી રહ્યા છે ત્યારે તો હું કૃતાર્થ થઈ ગયો, એમાં સંશય નથી. દૈત્યરાજ બલિ જ્યારે આ પ્રમાણે કહી રહ્યા હતા તે જ સમયે વામન રૂપધારી ભગવાન વિષ્ણુએ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો. તે સ્થાન હોમયુક્ત પ્રજ્વલિત અગ્નિના કારણે બહુ મનોરમ લાગતું હતું. કરોડો સૂર્યના જેવા પ્રકાશમાન તથા ભરાવદાર અંગોને કારણે પરમ સુંદર વામનજીને જોઈને રાજા બલિ સહર્ષ ઊભા થઈ ગયા અને હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું. બેસવા માટે આસન આપીને તેમણે વામન રૂપધારી ભગવાનના ચરણ પખાળ્યા અને તે ચરણોદકને કુટુંબ સહિત મસ્તક પર ધારણ કરીને બહુ જ આનંદનો અનુભવ કર્યો. જગદાધાર ભગવાન વિષ્ણુને વિધિપૂર્વક અર્ધ્ય આપતા બલિના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. નેત્રોથી આનંદના આંસુ ટપકવા લાગ્યા અને તે આ પ્રમાણે બોલ્યા. બલિએ કહ્યું, આજે મારો જન્મ સફળ થયો, આજ મારો આ યજ્ઞ પણ સફળ થઈ ગયો અને મારું આ જીવન પણ સફળ થઈ ગયું. હું કૃતાર્થ થઈ ગયો, એમાં સંદેહ નથી. હે ભગવાન, આજે મારે ત્યાં અત્યંત દુર્લભ અમોઘ અમૃતની વર્ષા થઈ ગઈ. તમારા શુભાગમન માત્રથી અનાયાસે જ મહાન ઉત્સવ છવાઈ ગયો, એમાં સંદેહ નથી કે આ બધા ઋષિ પણ કૃતાર્થ થઈ ગયા. હે પ્રભો, આમણે પહેલાં જે તપસ્યા કરી હતી તે આજે સફળ થઈ ગઈ. હું કૃતાર્થ છું, એમાં સંશય નથી. તેથી હે ભગવાન, તમને નમસ્કાર છે અને વારંવાર નમસ્કાર છે. તમારી આજ્ઞાથી તમારા આદેશનું પાલન કરું એવો વિચાર મારા મનમાં થઈ રહ્યો છે. તેથી પ્રભો, તમે પૂર્ણ ઉત્સાહની સાથે મને તમારી સેવા માટે આજ્ઞા કરો. યજ્ઞમાં દીક્ષિત યજમાન બલિના આ પ્રમાણે કહેવાથી ભગવાન વામન હસીને બોલ્યા, હે રાજન, મને તપસ્યા માટે રહેવા માટે 3 પગ ભૂમિ આપી દો. મને તપસ્યા માટે એટલે કે રહેવા માટે 3 પગ ભૂમિ આપી દો. ભૂમિદાન મહાત્મય મહાન છે, તેવું દાન ન થયું છે ન થશે. ભૂમિદાન કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે. જેણે અગ્નિની સ્થાપના કરી હોય તે ક્ષત્રિય બ્રાહ્મણને માટે થોડું પણ ભૂમિદાન કરીને મનુષ્ય પુનરાવૃત્તિ રહિત બ્રહ્મલોકને પ્રાપ્ત કરી લે છે. ભૂમિદાતા સર્વ કાંઈ આપનાર કહેવાય છે. ભૂમિદાન કરનાર મોક્ષનો ભાગી થાય છે. ભૂમિદાનને અતિદાન સમજવું જોઈએ, તે સર્વ પાપોનું નાશક છે. કોઈ મહાપાતકથી યુક્ત અથવા સમસ્ત પાતકોથી દૂષિત હોય તો પણ 10 હાથ ભૂમિનું દાન કરવાથી સર્વે પાપોથી છૂટી જાય છે. જે સત્પાત્રને ભૂમિદાન કરે છે તેને સંપૂર્ણ દાનોનું ફળ મળે છે. 3 લોકમાં ભૂમિદાનની તુલનામાં બીજું કોઈ દાન નથી. હે દૈત્યરાજ, જે જીવિકા રહિત બ્રાહ્મણને ભૂમિદાન કરે છે તેના પુણ્યફળનું વર્ણન હું 100 વર્ષોમાં પણ કરી શકતો નથી. જે શેરડી ઘઉં ડાંગર અને સોપારીના વૃક્ષ વગેરેથી યુક્ત ભૂમિનું દાન કરે છે તે અવશ્ય શ્રી વિષ્ણુ સમાન છે. આજીવિકાહીન દરિદ્ર અને ગૃહસ્થ બ્રાહ્મણને થોડી પણ ભૂમિ આપીને મનુષ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. ભૂમિદાન બહુ મોટું દાન છે. તે અતિદાન કહેવાય છે. તે સંપૂર્ણ પાપોનો નાશક તથા મોક્ષપ્રદ ફળ આપવાવાળો છે. તેથી હે દૈત્યરાજ, તમે બધા ધર્મોના અનુષ્ઠાનમાં લાગ્યા રહીને મને ત્રણ પગ પૃથ્વી આપી દો, ત્યાં રહીને હું તપસ્યા કરીશ. ભગવાનના પ્રમાણે કહ્યા પછી વિરોચન કુમાર બલિ બહુ પ્રસન્ન થયા અને તેમણે બ્રહ્મચારી વામનજીને ભૂમિદાન કરવા માટે જળનો કળશ હાથમાં લીધો. સર્વવ્યાપી ભગવાન વિષ્ણુએ જાણી ગયા કે શુક્રાચાર્યજી આ કળશમાં ઘૂસીને જળની ધારાને રોકી રહ્યા છે. તેથી તેમણે પોતાના હાથમાં લીધેલા દર્ભના અગ્રભાગને તે કળશના મુખમાં ઘૂસાડી દીધો, જેણે શુક્રાચાર્યના એક નેત્રને નષ્ટ કરી દીધો. ત્યાર પછી તેમણે તે શસ્ત્ર જેવા દર્ભના અગ્રભાગને આંખથી અલગ કર્યો. એટલામાં રાજા બલિએ ભગવાન મહાવિષ્ણુને ત્રણ પગ ભૂમિનું દાન કરી દીધું. ત્યાર પછી વિશ્વાત્મા ભગવાન તે સમયે વધવા લાગ્યા. તેમનું મસ્તક બ્રહ્મલોક સુધી પહોંચી ગયું. અત્યંત તેજસ્વી વિશ્વરૂપ શ્રી હરિએ પોતાના બે પગથી સંપૂર્ણ ભૂમિ માપી દીધી. તે સમયે તેમનો બીજો પગ બ્રહ્માંડ શિખરને સ્પર્શી ગયો અને અંગૂઠાના અગ્રભાગના આઘાતથી ફૂટીને તે બ્રહ્માંડ બે ભાગોમાં વહેંચાઈ ગયું. આ છિદ્ર દ્વારા બ્રહ્માંડથી બહારનું જળ અનેક ધારાઓમાં આવીને વહેવા લાગ્યું. ભગવાન વિષ્ણુના ચરણો ધોઈને નીકળેલું તે નિર્મળ ગંગાજળ સંપૂર્ણ લોકોને પવિત્ર કરનારું હતું. બ્રહ્માંડની બહાર જેમનું ઉદ્ગમ સ્થાન છે તે શ્રેષ્ઠ અને પાવન ગંગાજળ ધારારૂપે પ્રવાહિત થયું અને બ્રહ્મા વગેરે દેવતાઓને તેણે પવિત્ર કર્યા. પછી સપ્તઋષિઓ દ્વારા સેવિત તે જળ મેરુ પર્વતના શિખર પર પડ્યું. વામનજીનું અદ્ભુત કર્મ જોઈને બ્રહ્મા વગેરે દેવતાઓ ઋષિ તથા મનુષ્ય હર્ષથી વિહ્વળ થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતા બોલ્યા, તમે પરમાત્મા સ્વરૂપ પરમેશ્વરને નમસ્કાર છે. તમે પરાત્પર હોવા છતાં પણ અપરા પ્રકૃતિથી ઉત્પન્ન જગતનું રૂપ ધારણ કરો છો, તમને નમસ્કાર છે. તમે બ્રહ્મરૂપ છો, તમારા મન બુદ્ધિ પોતાના બ્રહ્મરૂપમાં જ રમણ કરે છે. તમે ક્યાંય પણ કુંઠિત ન થનારા અદ્ભુત કર્મથી સુશોભિત છો, તમને નમસ્કાર છે. હે પરેશ, હે પરમાનંદ, હે પરમાત્મન, હે પરાત્પર વિશ્વમૂર્તે, હે પ્રમાણાતીત, તમે સર્વાત્માને નમસ્કાર છે. તમારા નેત્રો, ભુજાઓ, મસ્તક અને ગતિ સર્વે દિશાઓમાં છે, તમને નમસ્કાર છે. બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા પ્રમાણે સ્તુતિ કરવામાં આવ્યા બાદ ભગવાન મહાવિષ્ણુએ સ્વર્ગના દેવતાઓને અભયદાન આપ્યું અને તે દેવાધિદેવ સનાતન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા. તેમણે એક પગ ભૂમિની પૂર્તિ કરવા માટે દૈત્યરાજ બલિને બાંધી દીધા. પછી તેને પોતાનો શરણાર્થી જાણીને તેને રસાતલનું રાજ્ય આપી દીધું અને સ્વયં ભક્તને વશીભૂત થઈને બલિના દ્વારપાલ થઈને રહેવા લાગ્યા. નારદજીએ પૂછ્યું, હે મુને, રસાતલ તો સર્પોનું ભયંકર સ્થાન છે. ત્યાં ભગવાન મહાવિષ્ણુએ બલિને માટે ભોજન વગેરેની શી વ્યવસ્થા કરી? શ્રી સનકજીએ કહ્યું, હે નારદજી, અગ્નિમાં મંત્ર વિના જે આહુતિ આપવામાં આવે છે અને જે અપાત્રને દાન આપવામાં આવે છે તે બધું કર્તાને માટે ભયંકર હોય છે અને તે જ રાજા બલિના ભોગનું સાધન બને છે. અપવિત્ર મનુષ્ય દ્વારા જે હવિષ્યનો હોમ, દાન અને સત્કર્મ કરવામાં આવે છે તે બધા રસાતલમાં બલિના ઉપભોગને યોગ્ય હોય છે અને કર્તાને અધઃપાતરૂપી ફળ આપનારું છે. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ દૈત્યરાજ બલિને રસાતલ લોક અને અભયદાન આપીને દેવતાઓને સ્વર્ગનું રાજ્ય આપી દીધું. તે સમયે દેવતા તેમનું પૂજન, મહર્ષિઓ સ્તુતિ અને ગંધર્વ ગુણગાન કરી રહ્યા હતા. તે વિરાટ મહાવિષ્ણુ ફરી વામન રૂપ થઈ ગયા. બ્રહ્મવાદી મુનિઓએ ભગવાનનું આ મહાન કર્મ જોઈને પરસ્પર વિનોદભર્યું સ્મૃત કરતા રહીને તે પુરુષોત્તમને પ્રણામ કર્યા. સંપૂર્ણ ભૂત સ્વરૂપ ભગવાન વિષ્ણુ વામન રૂપ ધારણ કરીને સર્વ લોકોને મોહિત કરતા રહીને તપસ્યા માટે વનમાં સિધાવી ગયા. ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળેલા ગંગાદેવીનો આવો પ્રભાવ છે કે જેમના સ્મરણ માત્રથી મનુષ્ય સંપૂર્ણ પાતકોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય આ ગંગા મહાત્મ્યને દેવાલય અથવા નદીના તટ પર વાંચે અથવા શ્રવણ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ એક, અધ્યાય 10 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.